જ્યારે પણ કોઈ ડિફિકલ્ટી આવતી તો પહાડ ઉપર ચડીને એને ઘેંટા બકરાને કાપીને એને કે તારે ભગવાન અમને આ પ્રોબ્લેમ સોલ્વ કરી જાઓ, અને ભગવાન આવી જતા અને એમને કંઈ પ્રોબ્લેમ સોલ્વ કરી જતા, કોઈ વાત સમજાવી જતા. આપણે ત્યાં પણ એવું થયું છે, પણ એમને ત્યાં પણ જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે ભગવાને આવી આવીને એમને કોઈક વાત સિદ્ધાંતો સમજાવી ગયા છે, કોઈક આદેશો આપી ગયા છે, કોઈક વ્યવસ્થા બતાવી ગયા છે. એટલે એડહોક એમને કંઈક ને કંઈક મળતું ગયું છે. હવે જ્યારે એ જમાનામાં એ સમયના લોકોને જેટલી એક ધાર્મિક મનુષ્ય તરીકે જીવવાની જરૂરિયાત હતી એટલું એમને એમને પાસેથી મળતું રહેતું હતું. પછી જ્યારે ધીરે ધીરે એ લોકો બીજા પ્રદેશના મનુષ્યોના સંસર્ગમાં આવ્યા, ગ્રીક રોમન લોકોના, કે જે લોકો હતા ધાર્મિક દ્રષ્ટિથી, જેમ હિન્દુ ધર્મ અનેક દેવતાઓની ઉપાસના કરતું હતું એમ રોમના લોકો પણ અનેક દેવોની ઉપાસના કરતા હતા. પ્રત્યેક સૃષ્ટિના મુખ્ય મુખ્ય જે અંગો છે એના કોઈ ને કોઈ દેવતાઓ એમણે સ્વીકાર્યા હતા, જેમ આપણે ત્યાં હતા. લગભગ 33 દેવતાઓ એમણે માન્યા હતા રોમના લોકોએ. અને જ્યારે આ મૂર્તિ પૂજાના વિરોધી માન્યતા ધરાવનારા લોકો એમના સંસર્ગમાં આવ્યા ત્યારે એ જોઈને એને હેપતાઈ ગયા કે આ તો કઈ જાતના મનુષ્યો છે કે જે પથ્થરને પૂજે છે ભગવાનની જગ્યાએ. હવે તમે જુઓ કે આ સમસ્યા શા માટે ઊભી થઈ છે. વાત બહુ નાનકડી છે, પણ જેમને પોતાની અંગત અનુભૂતિમાં એવું લાગ્યું છે કે ઈશ્વર નિરાકાર છે અને એ ઈશ્વર સાતમા આસમાન ઉપર વસે છે અને મનુષ્ય જે છે આ પૃથ્વીલોક છે એ પાપલોક છે અને એમાં પાપનું જ ફળ ભોગવવા માટે ભગવાને એ મનુષ્યોને છૂટા મૂક્યા છે, તો આ મૃત્યુલોકનો કોઈ પદાર્થ ઈશ્વર તરીકે પૂજી કેવી રીતે બની શકે? આ વાત એમને નહીં સમજાઈ. અને જ્યારે એમણે જોયું કે આટલા બધા લોકો અનેક દેવતાઓની ઉપાસના, એટલે દેવતાઓનો ઉપાસના કરી રહ્યા છે અને પાછી પાર્થિવ પદાર્થોમાં, ત્યારે એમનું ભેજું ફરી ગયું કે આ લોકોને તો કાં તો ખતમ કરો ને કાં તો એ લોકોને આપણો ધર્મ સમજાવો. એટલે એમને જે સરળ રસ્તો મળ્યો એ એમણે અજમાવ્યો. જ્યાં એમને શક્તિનો પ્રયોગ કરવાનો અવસર મળ્યો તો શોર્ટકટ હતો કે એમણે એમને ખતમ કર્યા, અથવા શક્તિના જોરે એમને પોતાના ધર્મમાં પલટાવ્યા. અને જ્યાં એ શક્તિનો પ્રયોગ એમના માટે શક્ય ન રહ્યો તેવા તેવા સ્થાનોમાં એમણે આ માન્યતાને બદલવા માટેના પ્રયાસો શરૂ કર્યા. પણ જુઓ, તત્વદર્શન જ્યારે એમની પાસે હતું નહીં, જ્યારે આપણા વેદાદિ શાસ્ત્રો પાસે એ વ્યવસ્થા હતી, આપણને સનાતન ધર્મની અંદર એટલે વૈદિક જે ધર્મ છે એમાં ક્યારે પણ આ સમસ્યા નથી નડી. કારણ કે આપણું શાસ્ત્ર, આપણા પુરાણો આ વાતને બહુ સહજતાથી કહી શકે છે ને, ભગવાન છે અને આ જે કંઈ પણ છે એ ભગવાનનું, આ વાતને આપણે બહુ સહજતાથી કહી શકીએ છીએ. જો કોઈ વ્યક્તિ પોતાની આસ્થાથી, એટલે એકલવ્ય જેવો ભીલ, ભગવાનની વાત રાખો, દ્રોણાચાર્યને ની ભાવના કરીને દ્રોણાચાર્યની મૂર્તિથી ગાઈડલાઈન મેળવીને પાછો બાણાવાળી બને છે, એમાં એને એક લોભ નથી કે દ્રોણાચાર્ય કંઈ ભગવાન નથી, પણ એ આપણી વૈદિક માન્યતા જે છે એ એટલી રૂઢ છે એની અંદર કે હું દ્રોણાચાર્યને ભગવદ્ બુદ્ધિથી આ પ્રતિમાની અંદર હું આસ્થા રાખીને ભજીશ તો એ ભગવત શક્તિથી પ્રેરિત થયેલી એ મૂર્તિ મને પણ પ્રેરણાથી પ્રાપ્ત થશે, કોઈ શંકા નથી. તો એ ભીલને કોઈ શાસ્ત્ર ભણવા નથી જવું પડ્યું, તેમ છતાં પણ આ વાત એ સહજતાથી કરી શક્યો છે અને ટકી ગયો છે. સાથે સાથે આપણે ત્યાં ઈશ્વર છે વ્યાપક થયો છે. આપણે એમ કહીએ છીએ કે ભગવાન કણકણમાં છે, ભગવાન સર્વત્ર છે. જ્યારે બોલીએ છીએ ત્યારે આપણે ભગવાનના કયા પક્ષને કહી રહ્યા છીએ? વ્યાપક પક્ષને કહી રહ્યા છીએ કે ભગવાન સર્વત્ર છે, બધે જ છે. અને જ્યારે આપણે એમ કહી રહ્યા છીએ કે આ મારા ઠાકોર છે, અને ત્યાં આપણે દંડવત કરી રહ્યા છીએ, ત્યાં સ્નાન શિંગાર છીએ, ઈશ્વરના કયા રૂપને પકડી રહ્યા છીએ? વ્યાપક રૂપને નહીં, વ્યાપક જે એ રૂપમાં સાકાર બનીને આપણે ત્યાં પધાર્યો છે એ રૂપને. એટલે ભગવાને પણ થયા ત્યારે એ જ આજ્ઞા કરી હતી, યુવામ મામ બ્રહ્મ ભાવે ન પુત્ર ભાવે ન દાસકૃત, કે તમે મને બ્રહ્મ ભાવથી અને પુત્ર ભાવથી ભજો. આ ભગવાને કારાગ્રહમાં પ્રકટ થઈને વસુદેવજી દેવકીજીને આજ્ઞા હતી. તો બ્રહ્મ ભાવનો મતલબ એ છે કે આ સર્વત્ર જે કંઈ પણ છે ચરાચર જગત એ પ્રભુનું જ રૂપ છે, આ બ્રહ્મ ભાવ છે. અને પુત્ર ભાવે ને ચાસકૃત એટલે એ વ્યાપક તત્વ કોન્સન્ટ્રેટ થઈને અને ઘનીભૂત થઈને ને પુત્રના રૂપમાં તમારા માટે, ખાસ તમારા માટે પ્રકટ થયો છે. તો હવે એને એ રીતે જુઓ. એટલે જે પુત્રરૂપમાં છે એ જ આ સર્વત્ર વ્યાપક થયેલો, વ્યાપ્ત થયેલો બ્રહ્મ છે. અને જે સર્વત્ર વ્યાપ્ત છે એ સંકોચાઈને તમારી ભાવનાની પૂર્તિ માટે પુત્રરૂપથી આવ્યો છે તમારા ઘરમાં. આ બંને ભાવનાને રાખીને જેને આપણે મહાત્મ જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહ કહીએ છીએ, તો બ્રહ્મ એ પ્રભુનું મહાત્મ્ય છે અને સ્નેહ એ સાકારને અંદર આપણી રહેલી ભક્તિની ભાવના છે. તો સાકાર અને વ્યાપક બંને વાતને આપણે સમજી રહ્યા છીએ. એટલે જે જ્ઞાન માર્ગી કે યોગ માર્ગી હોય, જે સાકાર સ્વરૂપની ઉપાસના કે ભક્તિ કે સેવા કે પૂજા ન કરીને બ્રહ્મની વ્યાપકતાનું ધ્યાન ધરતો હોય, તો એ આપણને આપણા બ્રહ્મનો કે આપણા પ્રભુનો અનાદર નથી લાગતો. આપણે બંનેને બહુ સહજતાથી સ્વીકારી શકીએ છીએ કે ભાઈ બ્રહ્મનું બંને રૂપ છે, કોઈકને કોઈક રૂપ ગમે, કોઈકને કોઈક રૂપ ગમે, ઠીક છે, તમે એમ ભજો, અમને એનાથી કોઈ વાંધો નથી. જેમ કોઈ અભિનેતા છે એ કોઈકને રોમાન્ટિક રોલની અંદર ગમતો હોય, કોઈકમાં એંગ્રી યંગ મેન તરીકે ગમતો હોય, કોઈકમાં એ વિલન તરીકે ગમતો હોય, કોઈકને એકદમ કોઈ સાઈડ એક્ટર તરીકે ગમતો હોય, તો હવે એ તો એના અનેક પાસાઓ છે. એ જે કોઈ પણ પાસાઓ જેને ગમતા હોય એમાં કંઈ આપણને વિવાદ કરવાનો ન હોય કે નહીં તને આ જ ગમવો જોઈએ, આ કેમ ગમે છે. જેને જે ગમે છે એ એના જ તો રૂપ છે અને એ બધા રૂપ એના સત્ય છે, એટલે કોઈ સમસ્યા નથી. તો જે એવા ધર્મો હતા કે જેમની પાસે તાત્વિક આધાર કંઈ ન હતો, વ્યક્તિગત અનુભૂતિ હતી, એ લોકો સૃષ્ટિના બીજા લોકોની જે ભાવના છે ભગવાન પ્રત્યેની, આપણે એમ કદાચ કહીએ કે ન કહીએ કે યહૂદીનો જે યહોવા છે એ બ્રહ્મ છે કે નહીં, કે કૃષ્ણ છે કે નહીં, ઈસાઈ ધર્મનો જે ફાધર ગોડ ફાધર છે એ કૃષ્ણ છે કે નહીં, અથવા તો મુસલમાનનો અલ્લાહ છે એ કૃષ્ણ કે વિષ્ણુ છે કે નહીં, એ આપણે ચર્ચામાં ન જઈએ. પણ આપણે એમ સમજી શકીએ કે જે પણ એ ધર્મ જેને પણ સૌથી છેલ્લામાં છેલ્લી સત્તા કે છેલ્લામાં છેલ્લું તત્વ જાણે છે, એનું એમણે જે કોઈ પણ નામ રાખ્યું હોય, એમ આપણે પણ કોઈક એક છેલ્લામાં છેલ્લું તત્વ છે, છેલ્લામાં છેલ્લી સત્તા છે, શક્તિ છે, જેનું કોઈક એક નામ રાખેલું છે, એને આપણે ભજી રહ્યા છીએ, એ લોકો એને ભજી રહ્યા છે. પણ એ ભજતા હોવા છતાં પણ આપણે એમની વાતને સમજી શકીએ છીએ, પણ એ લોકો માટે આપણી વાતને સમજી શકવી બહુ મુશ્કેલ છે. કેમ કે એમની પાસે ફિલોસોફિકલ, તાત્વિક, સૈદ્ધાંતિક કોઈ આધાર આનો છે જ નહીં. એટલે એ ધર્મોને ઘણા વર્ષો સુધી, 1500-1700 વર્ષ સુધી જ્યાં જ્યાં પણ એ લોકો ગયા ગયા ત્યાં ત્યાં લોકોની આ માન્યતાને સમજવામાં બહુ તકલીફ પડી. આફ્રિકામાં ગયા તો આફ્રિકામાં પણ લોકો ત્યાં અનેક જંગલના દેવતાઓ છે કે પથ્થરો છે, પહાડો છે, એમને પૂજતા હતા, આજની તારીખમાં પણ પૂજે છે. પણ આ યહૂદી, ઈસાઈઓ કે મુસ્લિમ લોકો ત્યાં ગયા તો એમને એમની કલ્ચર સમજમાં ના આવી, એમને લાગ્યું કે આ બધા જ અલ્લાહના વિરોધી છે કે આ ગોડના વિરોધી છે કે જે પથ્થરની અંદર ભગવાનને પૂજે છે, જે ભગવાન તો સાતમા આસમાન ઉપર છે, એ તો અવ્યક્ત છે, વ્યાપક છે, સાકાર હોઈ જ ન શકે. એટલે એમની સાથે સતત દરેક જગ્યાએ વિવાદ થયા, એ ધર્મ કોઈ પણ ધર્મની સાથે તાલમેલ ન બાંધી શક્યા. જબકી હિન્દુ ધર્મને કદી આ સમસ્યા નથી નડી. એનું કારણ એ છે કે આપણી પાસે એટલો જબરજસ્ત આધાર હતો આ વિષય બધા દરેક વિષય માટે કે તમે કોઈના બ્રહ્મના અનેક રૂપો છે અને અનેક રૂપથી એ વિલસી રહ્યું છે એની આ લીલા છે. બીજી ખૂબસૂરત વાત આ હતી કે આ સૃષ્ટિ છે એ પ્રભુની લીલા છે. આ વાત એક યહૂદી ધર્મમાં થોડું ઘણું એ તત્વ છે, પણ તે સિવાય ઈસાઈ અને મુસ્લિમ ધર્મ આ વાતને નથી સમજી શકતું કે આ લીલા છે. આ કેવલ એક સનાતન ધર્મ છે જે એ વાતને બતાવે છે કે આ સૃષ્ટિ એ પ્રભુની લીલા છે, એ રીતે એને જુઓ અને સમજો. ભલે એ વાત ઉપર દરેક આપણા હિન્દુ ધર્મના સંપ્રદાયો ભાર ન આપ્યો જેટલો ભાર શ્રી મહાપ્રભુજીએ કે શ્રી ગોસાઈજીએ આપ્યો છે, પણ આ વાત બહુ બધાથી ચર્ચિત છે કે આ પ્રભુની ક્રીડા છે, પ્રભુની લીલા છે, પ્રભુની રમત છે, અને પ્રભુ જે ધારે તે કરે, પ્રભુની ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી, વગેરે વગેરે. આ બહુ સહજ ઉદ્ગારો છે જે કોઈ પણ ભણેલો ગણેલો ન હોય એવો પણ વ્યક્તિ બહુ સહજ ભાવથી બોલતો હોય છે, એણે સાંભળેલું હોય છે. કોઈ ધર્માચારીની આમાં જરૂર નથી, એટલી સહજ આ બધી વાતો છે. પણ એ લીલા દ્રષ્ટિ ક્યાં પણ અન્ય ધર્મની અંદર જોવા મળી નથી, અને નહીં જોવા મળી હોવાને કારણે એ લોકોએ સૃષ્ટિની સાથે એટલો ક્રૂર વ્યવહાર કર્યો. ખાસ કરીને ઈસાઈ માન્યતાઓ જેમણે ધરાવી એ વ્યક્તિને, કેમ કે એમના પુરાણોમાં એમ કહ્યું છે કે અબ્રાહમના વંશજો માટે આ સૃષ્ટિ ભગવાને આપી, પાપનું ફળ જે આદમ અને ઈવે ત્યાં ચાખ્યું જ્ઞાનનું ફળ, એ પહેલો અપરાધ થયો જે અપરાધના દંડના રૂપમાં ભગવાને એમને પૃથ્વી ઉપર મોકલ્યા છે, અને પૃથ્વી એમના ભોગ માટે છે. એટલે પૃથ્વી છે કે પ્રાણી સૃષ્ટિ છે એ મનુષ્યના માટે છે, આ વાત એમના ગળથૂથીની અંદર આવેલી છે. એટલે જેટલું પ્રકૃતિનું, પાર્થિવ પદાર્થોનું, પ્રાણી સૃષ્ટિનું શોષણ કે ઉપભોગ આ ધર્મની પરંપરાની અંદર થયું છે એટલું બીજે ક્યાંય થયું નથી. જે જંગલી લોકો જેમને કોઈ ધર્મનો સંસર્ગ ન હતો એવા લોકોને પણ વૃક્ષો દેવતા સમાન લાગતા હતા. તમે રાજસ્થાનના બિશ્નોઈ જે એક પ્રજાતિ છે એના વિષયમાં સાંભળ્યું હશે કે બિશ્નોઈ પ્રજા એ છે કે જે લોકોએ એ જંગલના પશુઓ છે એમને જીવતા રાખવા માટે પોતાના પ્રાણ આપેલા છે, અને ખાસ કરીને જે કાળિયાર મૃગ વગેરે છે, હરણો છે, જેનો શિકાર કરવા માટે ફિલ્મી સ્ટારોને બધા જતા હોય છે, એમની રક્ષા એ લોકો કરે છે એ પશુઓની. આપણે ત્યાં ચીપકો આંદોલન થયું હતું સુંદરલાલ બહુગુણાના નેતૃત્વમાં. વૃક્ષને આ બધા ધોળિયાઓ લોકો તો આજે પર્યાવરણને વિષયમાં જાગૃત થયા હતા, પણ ચીપકો આંદોલન તો તે વખતનું છે કે જ્યારે આ પર્યાવરણ સંબંધમાં કોઈ જાગૃતિ આવી ન હતી, અને જ્યારે લોકો વૃક્ષો કાપવા જતા હતા ત્યારે એ લોકો વૃક્ષને બાથમાં લઈ લેતા કે પહેલાં અમને કાપો પછી વૃક્ષ કપાશે, વૃક્ષ એમ નહીં કાપી શકો. તો આ બધી વસ્તુઓ ક્યાંથી આવી છે? આપણે ત્યાં આ ધર્મના સામાન્ય જે વિષયો છે, અંગો છે, પરિબળો છે, એ શાસ્ત્રની અંદર એના બીજો રોપાયેલા છે. અને જ્યારે પણ કોઈ વ્યક્તિને કોઈ પણ એક વિચારથી પોતાનું નવીન સંપ્રદાયની સ્થાપના કરવાની જરૂર પડે છે તો ત્યાંથી એ બધું રેડીમેડ મળી જાય છે. એટલે નવી એરેન્જમેન્ટ કરવી પડે છે એમાંથી, ખાલી પોતાનું નવું કશું શોધવાની જરૂર નથી. જેમ બધો જ મસાલો છે, બધી જાતના શાકભાજી છે, દરેક જાતનું અનાજ છે, બધું અવેલેબલ છે, એ તમે એના કોમ્બિનેશન બદલીને તમે એનો નવો સ્વાદ તમારા પ્રમાણે લાવી શકો છો અને પીરસી શકો છો. તો એ દ્રષ્ટિથી ખાસ જોવાનું છે કે જ્યારે શ્રી મહાપ્રભુજી પ્રકટ થયા અને મહાપ્રભુજીએ જે વખતે પુષ્ટિમાર્ગ આપણને આપ્યો, તો મહાપ્રભુજીનો એ દ્રઢ સિદ્ધાંત છે કે પ્રત્યેક પુષ્ટિમાર્ગી પહેલાં સનાતની છે, હિન્દુ છે, તે પછી પુષ્ટિમાર્ગી છે. આ વાત આપણને ભારપૂર્વક સમજવી જોઈએ. ઘણા લોકો એવો પ્રશ્ન કરે છે કે મહાપ્રભુજીએ પોતાના ઉપદેશમાં ભક્તિ, સેવા વગેરે કે સદાચાર સંબંધી વાતો કરી હશે, પરંતુ દાન, દયા, અહિંસા આ બધી ચર્ચાઓ મહાપ્રભુજીના ગ્રંથોમાં ક્યાંય મળતી નથી કે પુષ્ટિ માર્ગમાં એ બધા વિષયો ઉપર કોઈ ભાર આપવામાં આવતો નથી. તો એનું ખાસ કારણ સમજો કે ધર્મના ઉપદેશના પ્રકારોમાં સામાન્ય અને વિશેષ એ બે ભેદ હોય છે. તમે કોઈ ડૉક્ટર પાસે જાઓ, કોઈ દુકાનમાં પણ જાઓ, કેટલાક પ્રોવિઝનલ સ્ટોર હોય અને કેટલાક ડિપાર્ટમેન્ટલ અથવા તો એજન્સીવાળા જે સ્ટોર હોય. પ્રોવિઝનલ સ્ટોર એવા છે કે જ્યાં તમને ટૂથબ્રશથી માંડી અને દુનિયાભરની હજારો જાતની વસ્તુઓ ત્યાં અવેલેબલ થઈ જાય, પણ તમે કોઈ ખાસ વસ્તુ માંગવા જાઓ તો કદાચ ત્યાં ન મળે. તમને કોઈ પર્ટિક્યુલર બ્રાન્ડની કોઈ વસ્તુ તમે માંગવા જાઓ તો તમને કદાચ ત્યાં ન મળી શકે.